ભક્તિ ને ગણપતિ બાપા મોજા કરી દઈએ. અને ગણપતિ બાપા ને તો પાછું એમ કેવા જ હોય છે, અહિયાં તો છે કે નહીં મને ખબર નહીં, ગુજરાત માં પણ ત્યાં મહારાષ્ટ્ર માં એવું છે કે ગણપતિ બાપા મોર્યા ખુરચા વર્તી લવ કર્યા, પણ પુષ્ટિ ભક્તિ ને આપણે એમ કહી દઈએ કે ખુરચા વર્તી ન પહોંચ્યા, એમ પણ કહી દઈએ કે પાછા આવતા જ નહીં તમે ક્યારે, એવી પણ વિદાય ગણપતિ બાપા ની જેવી આપણે આપી દઈએ પુષ્ટિ ભક્તિ ને. પણ બીજું જે કઈ તમે કરશો તે કરવાથી શું તમે બ્લેક માર્કેટ કરવું બંધ કરી દેશો? જે લોકો જ્ઞાન કરવાની સાધના કરે છે તે શું ધંધામાં બ્લેક માર્કેટ નથી કરતા? જે વૈરાગ્ય સાધના કરે છે તે શું વૈરાગ્ય સાધના કરવામાં બ્લેક માર્કેટ નથી કરતા? આપણે જાણીએ છીએ સંપ્રદાયની નિંદાનો પ્રશ્ન નથી, સંપ્રદાયનો પ્રશ્ન નથી, બધા સંપ્રદાયે પોતપોતાની મેળે સાચી સાધનાઓ બતાવી છે. પ્રશ્ન સંપ્રદાયના સિદ્ધાંત અને ઉપદેશનો નથી, પ્રશ્ન માણસનો છે કે જે પોતપોતાના સિદ્ધાંતને પાળતો નથી, કેમ કે માણસ છે, ગધેડો નથી, તે આપણે સમજ્યું. એટલે જે વૈરાગ્યનો ઉપદેશ છે તેને પાળતા નથી માણસો, જે જ્ઞાનનો ઉપદેશ છે તેને માણસો પાળતા નથી, જે ભક્તિનો ઉપદેશ છે તેને માણસો પાળતા નથી. માણસ એટલો મહાન છે, એટલે માણસ એટલો મહાન છે તેની મહાનતાને સ્વીકારો અને સમજો કે પુષ્ટિ ભક્ત જે કાંઈ કરે છે તે પુષ્ટિ ભક્તિની ઉણપ નથી, તે માણસની માણસાઈ છે ખાલી, બીજું કશું જ નથી. માણસ તો એવો જ છે જેવો છે તેવો, એ જ્ઞાની હશે તો એ માણસ છે, ભક્ત હશે તો એ માણસ છે, માણસ તો માણસ જ રહેવાનો છે. આપણે એને વખોડી કાઢીએ, વખોડવું હોય તો વિવેક હોવું જોઈએ, કોઈને વખોડવું હોય તો વિવેક હોવું જોઈએ, ત્યાજ્યા ત્યાજ્યનો વિવેક હોવો જોઈએ. ભગવાન પણ વખોડી રહ્યા છે, કોઈક સંદર્ભમાં ભગવાન એમ કે છે કે જ્ઞાની સ્વાત્મૈવ મે મતમ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે, જ્ઞાની ભક્તની પ્રશંસા કરીને નિત્યયુક્ત એક ભક્તિ વાળા જ્ઞાનીની પ્રશંસા કરીને આર્તત્રી રીતે આર્તના આર્ત માણસે કરેલી ભક્તિ, જિજ્ઞાસુ માણસે કરેલી ભક્તિ, અર્થાર્થી માણસે કરેલી ભક્તિને ભગવાન વખોડી રહ્યા છે. પણ વખોડવામાં ભગવાન કદી વિવેકને છોડતા નથી. એ વિવેક શું છે કે ઉદારા સર્વ એવી તે જ્ઞાની સ્વાત્મૈવ મે મતમ. જે નિંદનીય અંશ છે તે એ અંશ નથી કે ભક્તિ કરી રહ્યો છે તે નિંદનીય અંશ છે, નિંદનીય અંશ એમાં એ હશે કે એને આર્ત ન થવું જોઈતું હતું, ધીરજ રાખવી જોઈતી હતી, એને એટલી બધી અર્થાર્થતા ન હોવી જોઈતી હતી, થોડીક અર્થાર્થતા ઉપર કાબુ લાવવું જોઈતો હતો, જિજ્ઞાસુતાના લીધે એને ભક્તિ નહોતી કરવી જોઈતી, જિજ્ઞાસુતાના લીધે એને જ્ઞાન સાધનો અપનાવવા જોઈતા હતા, પણ અપનાવી રહ્યો છે તો ભક્તિ કરી રહ્યો છે તેમાં કશું ખોટું નથી. એ વૃત્તિઓ જે નથી તેની નિંદા થવી જોઈએ, પણ લોકો શું કરે તેની નિંદા કરતા નથી, ને નિંદા કરતા હોય છે ભક્તિની. એક ભાઈ કહેતા હતા કે લોકો બ્લેક માર્કેટના પૈસા કમાવી કમાવીને સુનાથજીમાં મનોરથ કરે છે અને એ કઈ શું છે ભક્તિ છે? ભાઈ સુનાથજીને બ્લેક માર્કેટથી કમાવીને મનોરથ કરવો એમાં બ્લેક માર્કેટ ખોટી હોઈ શકે છે, પણ બ્લેક માર્કેટથી કમાવેલી જે શ્રી છે એ શ્રીનાથને નહીં સોંપવી તો કોને સોંપવી? એટલે શ્રીનાથને જો શ્રી સોંપવામાં આવે તેમાં તેની નિંદા ન થાય. બ્લેક માર્કેટની નિંદા કરવી હોય તો કરો, પણ આપણે બ્લેક માર્કેટની નિંદા કરી ન શકીએ, કેમ કે આપણે પાછી કોઈક ને કોઈક બ્લેક માર્કેટના તો ટ્રેપમાં હોઈએ જ છીએ. ભાગવત કથા કરીએ તો અંતે ફંડપાળો ક્યાંથી આવે? આજે કોણ આપે છે? હું મને અમારા દાદાજી એક હોસ્પિટલ ખોલી, જો બહુ મજેદાર વાત તમને બતાવું, દાયજી લીલા પધાર્યા એટલે મને થયું કે લાવ થોડું કર્મ કરીને તે હોસ્પિટલ ચલાવવી જોઈએ. હું ડોનેશન ની ને બધી લઈને થોડું કરવાનું શરૂ કર્યું, બધે ગામ થોડા જે દાદાજીના બધા સર્કલમાં મેં માંગવાના શરૂ કર્યા પૈસા, એટલે ભાઈએ મને ટેલિફોન કર્યો કે મહારાજ તમને હોસ્પિટલ માટે ડોનેશન જોઈએ છે? મેં કીધું હા, કાલે આપતા હો તો આજે જોઈએ છે, બાવા બેઠો જપે જે આવે તે કપે. હું ગયો તો એમણે કહ્યું કે આ લો રૂપિયા. મેં કીધું કોના નામે રસીદ પાડું? બોલે રસીદ વસીદ ની વાત નહીં કરતા, રસીદ વગર તો હું લાવું કેમ? કેમ કે રસીદ તો મારે નથી જોઈતી. મેં કહ્યું પછી તો રૂપિયા હું કેવી રીતે લઉં, કોના નામે હું લખું? એમણે કહ્યું આ તો એવા જ રૂપિયા છે, તમારે બેંક થતા હોય તો લઈ જાઓ, જેના નામે રસીદ પાડી દો પાડી દેજો, બાકી નામ અમારું નહીં લખતા હો, આ તો દીક્ષિતજી મહારાજ પ્રત્યે અમારી ભાવના છે એટલે આપી રહ્યા છે. તમે કોણ જાણે દીક્ષિતજી મહારાજ પ્રત્યે ભાવનાથી આપી રહ્યા છે કે તિલકના રૂપિયા હતા બ્લેકના? માણસ ડોનેશન પણ આપતો હોય છે ત્યારે કૃષ્ણ ધન વિના ચારો નથી. કૃષ્ણ ધન કૃષ્ણને ના આપવું તો કોને આપવું? એટલે નિંદા કૃષ્ણને આપવામાં ન થવી જોઈએ, નિંદા ધનની થવી જોઈએ, નિંદા કૃષ્ણની ન થવી જોઈએ. કૃષ્ણ તો પ્રશંસનીય જ માનો, ધનની નિંદા થઈ શકે છે, ધન પ્રશંસનીય નથી. તેથી મહાપ્રભુજી કહે છે ધનમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્ પ્રયુંજીત. કૃષ્ણમ નર્થસ્ય વારક, ધન છોડી દો, પણ ધન જે છોડી ન શકતા હો તો એને ભગવત સેવામાં વાપરો. ધનમાં રહેલા અનર્થને ભગવાન દૂર કરશે. એટલે લોકો પણ કાળજી નથી રાખતા કે નિંદા કોની કરી. પેલી લે મહારાજી જે વખતે જાગે નિંદા કરવાની, એટલે પછી ભગવાન ઉપર આવે ને એમના ઉપર એક ઘડો નાખી દે. શ્રીનાથજીની નિંદા કરીને આપણે ક્યાં જશું? શ્રીનાથજી કઈ તમને કહેતા નથી કે મને બ્લેક માર્કેટના પૈસા આપો, ભાગવત તમને કહેતી નથી કે મને બ્લેક માર્કેટના પૈસા આપો, પણ આપણી પાસે સિલકમાં બ્લેક માર્કેટના પૈસા છે, કરીએ શું? સરકારની હવે સરકારને દોષ આપવો કે શેખિયાઓને દોષ આપવો એ ભગવાન જાણે. મને તો એની બહુ અંદરની રહસ્ય સમજમાં નથી આવતું, કેમ કે એમને અર્થશાસ્ત્રનું પૂરો અધ્યયન નથી કર્યો, પણ જેનો દોષ હશે તેનો હશે. કૃષ્ણ એ છે કે નિંદા જેની થવી હોય તેની થવી જોઈએ, અનિંદની નિંદા ન થવી જોઈએ, ભક્તિની નિંદા ન થવી જોઈએ. બ્લેક માર્કેટ કરે છે એ દોષ હોય શકે, પણ ભક્તિ કરે છે એ દોષ નથી. આરતીના માટે ભક્તિ કરે છે તેમાં આરતી વાળો અંશ દોષ હોય શકે, ભક્તિ કરે છે તે અંશ દોષનો નથી. જિજ્ઞાસુતા માટે એ ભક્તિ કરે છે તેમાં એની ભક્તિ કરવામાં એની અભક્તિમય જિજ્ઞાસુતાનો દોષ હોય શકે, પણ ભક્તિનો દોષ નથી. અર્થાર્થિતા દોષ હોય શકે છે, ભક્તિ દોષ નથી. તેથી ભગવાન કહે છે ઉદારા સર્વે એવી રીતે જ્ઞાની સ્વાત્મયોમે મતમ. કેમ કે આ બધા ઉદાર છે? કેમ કે એમણે રાઈટ ડિરેક્શનમાં રાઈટ સ્ટેપ મૂક્યો છે વિથ રોંગ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એમનું ગલત છે પણ ડિરેક્શન રાઈટ છે, સ્ટેપ રાઈટ છે. તેથી ભાગવતમાં ગીતામાં ભગવાન આગળ જઈને કહે છે કે અભિચેત સુદ્રાચારો ભજતે માં અનન્ય ભાવ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિસા ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વત શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાની હિ નમે ભક્ત પ્રણશ. આપણે ભક્તને એમ ન કહી શકીએ કે તું દુરાચાર કરી શક, કરવાની તને છૂટ છે, પણ દુરાચારીને આપણે એક વખત નહીં એક લાખ વખત કહી શકીએ છીએ કે તને ભક્તિ કરવાની છૂટ છે. દુરાચારીને ભક્તિ કરવાથી આપણે રોકી નથી શકતા, ભક્તને દુરાચાર કરવાથી રોકી શકીએ છીએ. એ વિવેક કદી ભૂલવું ન જોઈએ. તેથી ભગવાન ગીતામાં કહે છે અભિચેત સુદુરાચારો, બહુ દુરાચાર તો બહુ નજીવી વાત છે, સુદુરાચાર બહુ સુદુરાચારી હોય ભજતે માં અનન્ય ભાવ સાધુ એવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિત હોય સર, એના રાઈટ ડિરેક્શનમાં રાઈટ સ્ટેપ તો છે, એનો ઇન્ટેન્શન પાછો સુધારો, એમાં કઈ વાંધો નથી. પણ મને એક ક્ષણ એવું થયું, એક મારા પરિચિત છે એમના ઘરે ઠાકોરજી બિરાજે પરંપરાથી, એ પોતે ચેઇન સ્મોકર. એમણે મને કહ્યું દર વખતે જાઉં મને કમ્પ્લેન કરે મહારાજ આ તકલીફ છે તે તકલીફ છે. મેં પણ તમારે તે ઘેર ઠાકોરજી બિરાજે તમે પોતે સેવામાં કેમ નથી નાખતા? એમને કહ્યું કેવી રીતે નાઈ શકું, ચેઇન સ્મોકર છું અને મારે ત્યાં સ્મોકિંગ કરે તો સેવામાં નાવાની છૂટ નહીં. મેં કહ્યું ભાઈ તમે ચેઇન સ્મોકિંગ કરો છો એ મહાન ખોટી વસ્તુ, પણ સેવા નથી કરતા તેનાથી કરતા એ ખોટી વસ્તુ. એટલે જો તમે સેવા કરતા હો તો બ્રહ્મસંબંધ આપવા હું તૈયાર છું, ને મેં બ્રહ્મસંબંધ આપી દીધું. એ આપ્યું પછી અમારા કોઈ વડીલને ખબર પડી કે ચેઇન સ્મોકર ને મેં બ્રહ્મસંબંધ આપ્યો. એમણે મને બોલાવીને પૂછ્યું કે કેમ બાવા તમે સંપ્રદાયમાં સ્મોકિંગની છૂટ આપી છે? એટલે મેં કીધું ભાઈ મેં ગોલ્ડન ટોબેકોની કઈ એજન્સી તો મેળવી નથી. મને કહ્યું એમ કેમ પૂછો? આપ મને એમ કહી રહ્યા છો ને કે સ્મોકિંગની છૂટ આપી, સ્મોકિંગની છૂટ આપવામાં મને કઈ પ્રોફિટ તો છે નહીં, હું શા માટે સ્મોકિંગની છૂટ આપું? તેમણે કહ્યું ના મેં સાંભળ્યું છે કે તમે બ્રહ્મસંબંધ આપ્યું ચેઇન સ્મોકરને. મેં કીધું ચેઇન સ્મોકરે ભક્તિ ન કરવી એવો નિષેધ ક્યાં લખ્યું છે બતાવો? અભિચેત સુદુરાચારો ભજતે માં અનન્ય ભાવ સાધુ એવ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિસ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વત શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહી નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન ગીતામાં કહે છે કે મારા ભક્તનું નાશ નહીં થાય તેની પ્રતિજ્ઞા હું નહીં કરું, તું કર અર્જુન. શા માટે? કેમ કે ભગવાન કોઈ વખતે ભક્તના કહેવાથી પ્રતિજ્ઞા છોડી દે. ભગવાને પ્રતિજ્ઞા કરી હતી મહાભારતમાં, હું શસ્ત્ર નહીં ઉપાડું, અને ભીષ્મના માટે એ પ્રતિજ્ઞા છોડી દીધી અને રથચક્ર ઉપાડીને મારવા દોડ્યા. એટલે ભક્તના માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડી દે એટલે ભગવાનની પ્રતિજ્ઞા કદાચ સાચી હોય શકે. તેથી ભગવાન કહે છે કે એટલે તું મારી પ્રતિજ્ઞા ઉપર વિશ્વાસ નહીં કરતો, મારી પ્રતિજ્ઞામાં કોઈ વખતે ભૂજપોછ હોય છે ક્યાંય, પણ તું પ્રતિજ્ઞા કરી લે કે તમે ભક્ત પ્રણશ્યતી કૌંતે પ્રતિજ્ઞાની, તું પ્રતિજ્ઞા કર, તું પ્રતિજ્ઞા કરી લે આજે કે મારો ભક્તનો કદી નાશ નહીં થાય. નમે ભક્ત પ્રણશ્યતી શા માટે, કેમ કે માંગી પાર્થ જપાશ્રિત્ય યતિષ્યુ પાપયોને સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્ધા તેથી યાંતિ પરમ ગતિ, જે કોઈ હોય તેની પરમ પરમ ગતિ તેને પ્રાપ્ત થાય છે એ એના દુરાચારના મહાત્મ્યના લીધે નહીં, એના ભક્તિનો એ મહાત્મ્ય છે. અગ્નિમાં એ સામર્થ્ય છે એને બાળી શકશે, એમાં એ સામર્થ્ય નથી કે અગ્નિને બુઝાવી શકે. એ અગ્નિ એવી વિલક્ષણ અગ્નિ છે, કોઈ પાણી દુરાચાર ને એવો નથી કે આ અગ્નિને તાળી કરી શકે. જેના હૃદયમાં ભગવત તાપ જાગ્યો છે, જેના હૃદયમાં ભગવત સ્નેહનો તાપ જાગ્યો છે, તેને બુઝાવનારો કોઈ પણ પાણી નથી દુનિયામાં, એ વાત નિશ્ચિત રાખજો. કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતી, એ ભક્તિનો મહાત્મ્ય ભગવાને કબૂલ કર્યો છે, કબૂલ કર્યો છે. તેથી ભક્તિને રાજવિદ્યા, રાજગુહ્યમ, પવિત્રમ, ઇદમ ઉત્તમમ, પ્રત્યક્ષાવગમમ, ધર્મ્યમ, સુસુખમ, કર્તુમ અવ્યયમ, અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્યમાન નિવર્તંતે મૃત્યુ સંસાર વર્તમની, એમ કહીને ભગવાન આ ભક્તિ યોગની મહિમા વખાણે છે. તે આપણે જોયું. હવે કાલ જગદીશ્રી વલ્લભાર્યો જયંત વિક્ષરેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમ ચૈચ્છે ચતુર્વિધ ભજન નો પ્રકાર અને તેના સંદર્ભમાં મેં એક વાત કહી હતી કે ચતુર્વિધ ભજન ભક્તો પૈકી ભગવાન જે જ્ઞાની ભક્ત છે તેને અભિનંદિત કરી રહ્યા છે, અને બાકીના જે ત્રણ ભક્તો છે એને એટલી શાબાશી નથી આપતા. ખાલી એટલું કહે છે ઉદારા સર્વે વૈતે જ્ઞાની સ્વાત્મૈવ મે મતમ.